श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 45मो श्री गंगाजीनो महिमा ने तेमनी उत्पत्ति। ब्राह्मण बोलिया, गुरुदेव हवे तमे अमने कोई एवं तीर्थ बताओ ज्या डूबकी मारवाथी समस्त पाप ने बीजा बीजा महापातको अवश्य नष्ट थी जाए। व्यासजी बोलिया, हे ब्राह्मण, विना विलंब सदगति नो उपाय विचारता बधा स्त्री पुरुषों माटे गंगाजी एक एवं तीर्थ छे जेमना दर्शन मात्र थी संपूर्ण पाप नाश पामे छे। गंगाजीना नाम नो स्मरण करवा मात्र थी पातक, कीर्तन थी अति पातक अने दर्शन थी भारे भारे पातक नष्ट थई जाय छे। गंगाजी में स्नान, जलपान अने पितृओनु तर्पण करवाथी महापातकोनो दररोज क्षय थतो रहे छे। जेम अग्निनो संसर्ग थवाथी रू अने सूकू घास क्षणवारमां भस्म थई जाय छे, तेज प्रमाणे गंगाजी पोताना जळनो स्पर्श थता मनुष्यना बधा पाप क्षणवारमां बाळी नाखे छे। गंगेती स्मरणादेव क्षयम याति च पातकम, कीर्तनाद दति पापानी दर्शनाद गुरु कल्मषम, स्नानात पानाच जहन्व्याम पितृणाम स्नानांत पानांच जहन्व्याम पितृणाम तर्पणा तथा महापातक वृंदानि क्षयम यान्ति दिने दिने, अग्निना दह्यते तृलम तृणम शुष्कम क्षणाद यथा तथा गंगा जलस्पर्शात पुंसाम पापम दहेत क्षणात। अध्याय 60मो श्लोक 5-7। जे विधिपूर्वक संकल्प वाक्य नो उच्चारण करीने गंगाजीना जलमां पितृओना उद्देश्यथी पिंडदान करे छे तेने दररोज 100 यज्ञनुं फल मळे छे। जे लोको गंगाजीना जळमां अथवा तट पर तर्पण अने पिंडदान करे छे तेमने अक्षय स्वर्गनी प्राप्ति थाय छे। जे एकलो पण गंगाजीनी यात्रा करे छे गंगाजीना जळमां अथवा तट पर तर्पण अने पिंडदान करे छे तेमने अक्षय स्वर्गनी प्राप्ति थाय छे। जे एकलो पण गंगाजीनी यात्रा करे छे तेना पितृओनी अनेक पेढ़ीओ पवित्र थई जाय छे। एकमात्र आज महापुण्यना बल पर ते स्वयं पण तरे छे ने पितृओने पण तारे छे। हे ब्राह्मण, गंगाना संपूर्ण गुणोनु वर्णन करवामां चतुर्मुख ब्रह्माजी पण समर्थ नथी, तेथी हूँ भागीरथीना थोड़ाक गुणों प्रकाशित करू छू। मुनि सिद्ध गंधर्व तथा अन्य श्रेष्ठ देवताओं गंगाजीना तट पर तपस्या करीने स्वर्गलोकमां स्थिर भावे रहे छे। आज सुधी तेओ संसारमां पाछा आव्या नथी। तपस्या, अनेक यज्ञ, विविध प्रकारना व्रत तथा घणु दान करवाथी जे गति प्राप्ति थाय छे तेज गति गंगाजीना सेवन थी मनुष्य ने प्राप्त थई जाय छे। तपो बिर बहु भेर यज्ञेर वर्तेताना धी वेधस तथा पुरा दान दाने गर्ती याम च गंगाम संसेव्यताम लभेद। 60मो अध्याय 24मो श्लोक। पिता पुत्र ने पत्नी प्रियतम ने संबंधी पोताना संबंधी ने तथा बीजा बीजा बधा भाई बंधु पण पोताना प्रिय बंधु ने छोड़ी दे छे, परंतु गंगाजी तेमनो परित्याग करता नथी। तेजंती पितरम पुत्राः प्रियम पत्नयः सद्गुणाः सुहृदगणाः अन्ये च बांधवाः सर्वे गंगा तान्न परित्यजेत। 60मो अध्याय 26मो श्लोक। जे श्रेष्ठ मनुष्य एक वार पण भक्तिपूर्वक गंगाजी में स्नान कर्यु छे तेनी लाख पेढ़ीओनो गंगाजी उद्धार करी दे छे। संक्रांति, व्यतिपात, चंद्रग्रहण, सूर्यग्रहण अने पुष्य नक्षत्र में गंगाजी में स्नान करीने मनुष्य पोताना कुळनी करोड़ पेढ़ीओनो उद्धार करी शके छे। जे मनुष्य अंतकाळे पोताना हृदय में भगवान श्री विष्णुनु चिंतन करीने उत्तरायणना शुक्ल पक्ष में दिवसे गंगाजीना जळमां देह त्याग करे छे ते धन्य छे। ज्या प्रमाणे भागीरथीना शुभ जळमां प्राण त्याग करे छे तेमने पुनरावृत्ति रहित स्वर्गनी प्राप्ति थाय छे। गंगाजीमां पितृओने पिंडदान तथा तल मिश्रित जळथी तर्पण करवाथी तेओ कदाच नरकमां होय तो स्वर्गमां जाय छे अने स्वर्गमां होय तो मोक्ष पामे छे। परस्त्री अने परधननું हरण करनार तथा सर्वનો દ્રોહ કરનાર પાપી મનુષ્યને ઉત્તમ ગતિ પ્રદાન કરવાનું સાધન એકમાત્ર ગંગાજી જ છે। વેદ શાસ્ત્રના જ્ઞાન રહિત ગુરુની નિંદા કરનાર તથા સદાચાર રહિત મનુષ્યને માટે ગંગા સમાન બીજી કોઈ ગતિ નથી. ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તથા તેઓ તત્કાળ પુણ્ય ભાગી થાય છે. પ્રભાસ ક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે 1000 ગાયોનું દાન આપવાથી જે ફળ મળે છે તે ગંગાજીમાં સ્નાન કરવાથી દરરોજ મળે છે. ગંગાજીના દર્શન કરીને મનુષ્ય પાપોથી છૂટી જાય છે અને તેના જળનો સ્પર્શ કરીને સ્વર્ગલોકને પામે છે. અન્ય કાર્યના પ્રસંગે પણ ગંગાજીમાં ડૂબકી મારવાથી તેઓ મોક્ષ પ્રદાન કરે છે. ગંગાજીના દર્શન માત્રથી પરધન અને પરસ્ત્રીની અભિલાષા તથા પરધર્મ પરત્વે રુચિ નષ્ટ થઈ જાય છે. આપ મેળે જે કંઈ મળી જાય તેમાં સંતોષ રાખો. પોતાના ધર્મમાં પ્રવૃત્ત રહેવું તથા સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખવું આ સદગુણ ગંગાજીમાં સ્નાન કરનાર મનુષ્યના હૃદયમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય ગંગાજીનો આશ્રય લઈને સુખપૂર્વક નિવાસ કરે છે તે જ આ લોકમાં જીવન મુક્ત અને સર્વશ્રેષ્ઠ છે. તેને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. ગંગાજીમાં અથવા તેમના તટ પર કરેલા યજ્ઞ દાન તપ જપ શ્રાદ્ધ અને દેવ પૂજન દરરોજ કોટી ગણું અધિક ફળપ્રદ થાય છે. પોતાના જન્મ નક્ષત્રના દિવસે ગંગાજીના સંગમમાં સ્નાન કરીને મનુષ્ય પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. જે શ્રાદ્ધ વિના પણ પુણ્ય સલીલા ગંગાજીના નામનું કીર્તન કરે છે તે અવશ્ય સ્વર્ગનો અધિકારી છે. તે પૃથ્વી પર મનુષ્યને પાતાળમાં નાગોને અને સ્વર્ગમાં દેવતાઓને તારે છે. જાણીને અથવા અજાણતા ઈચ્છાથી અથવા નિચ્છાથી ગંગાની સમીપ દેહ ત્યાગ કરનાર મનુષ્ય સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. સત્વગુણમાં સ્થિત યોગ યુક્ત મનીષી પુરુષને જે ગતિ મળે છે તે જ ગંગાજીમાં પ્રાણ ત્યાગનારને મળે છે. એક મનુષ્ય પોતાના શરીરને પવિત્ર કરવા માટે હજારો ચાંદ્રાયણ વ્રત કરે છે અને બીજો ભાવપૂર્વક ગંગાજીનું જળ પીએ છે. એ બંનેમાં ગંગાજીનું પાન કરનાર પુરુષ જ શ્રેષ્ઠ છે. મનુષ્ય ઉપર ત્યાં સુધી તીર્થો દેવતાઓ અને વેદોનો પ્રભાવ રહે છે જ્યાં સુધી તે ગંગાજીને પ્રાપ્ત કરી લેતો નથી. ભગવતી ગંગે વાયુ દેવતાઓએ સ્વર્ગ પૃથ્વી અને આકાશમાં 3.5 કરોડ તીર્થ હોવાનું કહ્યું છે. તે બધા તમારા જળમાં વિદ્યમાન છે. હે ગંગે, તમે શ્રી વિષ્ણુનું ચરણોદક હોવાથી પરમ પવિત્ર છો. ત્રણેય લોકમાં ગમન કરવાથી ત્રિપથગામિની કહેવાઓ છો. તમારું જળ ધર્મમય છે તેથી તમે ધર્મદ્રવીના નામે વિખ્યાત છો. હે જાનવી, મારા પાપ હરી લો. ભગવાન શ્રી વિષ્ણુના ચરણોથી તમારો પ્રાદુર્ભાવ થયો છે. તમે શ્રી વિષ્ણુ દ્વારા સન્માનિત અને વૈષ્ણવી છો. મને જન્મથી મૃત્યુ સુધીના પાપોથી બચાવો. હે મહાદેવી, હે ભાગીરથી, તમે શ્રદ્ધાથી શોભાયમાન રજકણોથી તથા અમૃતમય જળથી મને પવિત્ર કરો. વિષ્ણુ પાદ ધર્મ સંભૂતે સંપૂતે ગંગે ત્રિપતગામિની ધર્મ દ્રવ્યતિ વિખ્યાતે પાપ મે હર જાહ્નવી. વિષ્ણુ પાદ પ્રસુતાસી વૈષ્ણવી વિષ્ણુ પૂજિતા ત્રાહી મામેન સસ્તમ સ્મા દા જન્મ મરણાંતિકાંત શ્રદ્ધયા ધર્મ સંપૂર્ણે શ્રીમતા રજસા ચતે અમૃતેન મહાદેવી ભાગીરથી પુનિહિ મામ. 60મા અધ્યાયના 60-62 શ્લોક સંખ્યા. આ ભાવનાપૂર્ણ 3 શ્લોકોનું ઉચ્ચારણ કરીને જે ગંગાજીમાં ગંગાજીના જળમાં સ્નાન કરે છે તે કરોડ જન્મોના પાપથી નિસંદેહ મુક્ત થઈ જાય છે. હવે હું ગંગાજીના મૂળ મંત્રનું વર્ણન કરીશ જે સાક્ષાત શ્રી હરિએ કહ્યો છે. તેનો એકવાર પણ જપ કરીને મનુષ્ય પવિત્ર થઈ જાય છે તથા શ્રી વિષ્ણુના શ્રી વિગ્રહમાં પ્રતિષ્ઠિત થાય છે. તે મંત્ર આ પ્રમાણે છે. ઓમ નમો ગંગાયે વિશ્વરૂપિણ્યે નારાયણે નમો નમઃ. ભગવાન શ્રી નારાયણથી પ્રગટ થયેલી વિશ્વરૂપિણી ગંગાજીને વારંવાર નમસ્કાર છે. જે મનુષ્ય ગંગા તટની માટીને માથા પર ચડાવે છે તે ગંગામાં સ્નાન કર્યા વિના જ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ગંગાજીની લહેરો સાથે ટકરાઈને વહેનારો વાયુ જો કોઈના શરીરનો સ્પર્શ કરે છે તો તે ઘોર પાપથી શુદ્ધ થઈને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. મનુષ્યનું હાડકું જ્યાં સુધી ગંગાજીમાં પડી રહે છે તેટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. માતા પિતા બંધુ બાંધવ અનાથ તથા ગુરુજનોના હાડકા ગંગાજીમાં પધરાવવાથી મનુષ્ય કદી સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી. જે મનુષ્ય પોતાના પિતૃના અસ્થિ ગંગાજીમાં પધરાવવા માટે જાય છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ગંગા કિનારે વસેલા ગામ, પશુ પક્ષી, કીડા મકોડા તથા ચર અચર બધા પ્રાણી ધન્ય છે. હે વિપ્રો, જેઓ ગંગાજીથી એક કોષની અંદર દેહ ત્યાગ કરે છે તે મનુષ્ય દેવતા છે, તેની બહારના લોકો જ મનુષ્ય છે. ગંગા સ્નાન માટે યાત્રા કરતા જો કોઈ માર્ગમાં મૃત્યુ પામે છે તો તે પણ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણ, જે લોકો ગંગાજીની યાત્રા કરનારા મનુષ્યને ત્યાંનો રસ્તો બતાવી દે છે તેમને પણ પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેઓ પણ ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. જેઓ પાખંડીઓના સંસર્ગથી વિચાર શક્તિ ખોઈ નાખવાના કારણે ગંગાજીની નિંદા કરે છે તેઓ ઘોર નરકમાં પડે છે તથા ત્યાંથી તેમનો ઉદ્ધાર કદીય થતો નથી. જે સેંકડો યોજન દૂરથી પણ ગંગા ગંગા કહે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. ગંગા ગંગેતી યો બ્રુયાદ યોજનાનામ સતૈરપિ મોચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકમ સગચ્છતિ. 60મા અધ્યાયનો શ્લોક 78મો. જે મનુષ્ય કદી ગંગાજીમાં સ્નાન માટે ગયા નથી તેઓ અંધ અને પંગુ જેવા છે, તેમનો જન્મ વ્યર્થ છે. જેઓ ગંગાજીના યશોગાન કરતા નથી તે નરાધમ જડ સમાન છે. જે લોકો શ્રદ્ધા સાથે ગંગાજીના મહાત્મ્યનું પઠન પાઠન કરે છે તે ધીર પુરુષ સ્વર્ગમાં જઈને પિતૃ અને ગુરુજનોનો ઉદ્ધાર કરી દે છે. જે મનુષ્ય ગંગાજીની યાત્રા કરનારને રસ્તાના ખર્ચ માટે પોતાની શક્તિ અનુસાર મદદ કરે છે તેને પણ ગંગાજીમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. બીજાના ખર્ચે જનારને સ્નાનનું જેટલું ફળ મળે છે તેનાથી બે ગણું ફળ ખર્ચ કરીને મોકલનારને થાય છે. ઈચ્છા કે અનિચ્છાથી કોઈના મોકલવાથી અથવા કોઈની સેવાના બહાને જે પરમ પવિત્ર ગંગાજીની યાત્રા કરે છે તે દેવતાઓના લોકમાં જાય છે. બ્રાહ્મણોએ પૂછ્યું, વ્યાસ, હવે તમારા મુખે ગંગાજીના અતિ પવિત્ર યશોગાન સાંભળ્યા, હવે અમારે જાણવું છે કે ગંગાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, તેમનું સ્વરૂપ કેવું છે તથા તેઓને અત્યંત પવિત્ર કેમ માનવામાં આવે છે. વ્યાસજી બોલ્યા, હે દ્વિજવરો સાંભળો, હું એક પરમ પવિત્ર પ્રાચીન કથા કહું છું. પ્રાચીન સમયની વાત છે, મુનિશ્રેષ્ઠ નારદજીએ બ્રહ્મલોકમાં જઈને ત્રિલોક પાવન બ્રહ્માજીને પ્રણામ કર્યા અને પૂછ્યું, તાત, તમે એવી કઈ વસ્તુ ઉત્પન્ન કરી છે જે ભગવાન શંકર અને શ્રી વિષ્ણુને પણ અતિ પ્રિય હોય તથા જે ભૂતલ પર બધા લોકોનું હિત કરવા માટે અભિષ્ટ માનવામાં આવી હોય. બ્રહ્માજીએ કહ્યું, બેટા, પૂર્વકાળમાં સૃષ્ટિ આરંભ કરી તે સમયે મેં મૂર્તિમતી પ્રકૃતિને કહ્યું, દેવી, તમે સંપૂર્ણ લોકોના આદિકારણ બનો, હું તમારાથી જ સંસારના સર્જનનો આરંભ કરીશ. આ સાંભળીને પરા પ્રકૃતિ સાત સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ. ગાયત્રી, સરસ્વતી, લક્ષ્મી, જ્ઞાન વિજ્ઞાન રૂપ ઉમાદેવી, શક્તિ બીજા, તપસ્વીની અને ધર્મ દ્રવા આ જ પરા પ્રકૃતિના સાત સ્વરૂપ છે. તેમાં ગાયત્રીથી સંપૂર્ણ વેદ પ્રગટ થયા છે અને વેદથી બધું જગત સ્થિત છે. સ્વસ્તિ, સ્વાહા, સ્વધા અને દીક્ષા આ પણ ગાયત્રીથી જ ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. તેથી યજ્ઞમાં માતૃકા વગેરેની સાથે સદા ગાયત્રીનું ઉચ્ચારણ કરવું જોઈએ. ભારતી એટલે કે સરસ્વતી બધાના મુખ અને હૃદયમાં સ્થિત છે તથા તેઓ જ બધા શાસ્ત્રોમાં ધર્મનો ઉપદેશ કરે છે. ત્રીજી પ્રકૃતિ લક્ષ્મી છે, જેમનાથી વસ્ત્રો અને આભૂષણો ઉત્પન્ન થયા છે. સુખ અને ત્રિભુવનનું રાજ્ય પણ તેમની જ દેન છે, તેથી જ તેઓ ભગવાન શ્રી વિષ્ણુના પ્રિયતમા છે. ચોથી પ્રકૃતિ ઉમા દ્વારા જ સંસારમાં ભગવાન શંકરના સ્વરૂપનું જ્ઞાન થાય છે, તેથી ઉમાને જ્ઞાનના જનની એટલે બ્રહ્મ વિદ્યા સમજવા જોઈએ. તેઓ ભગવાન શિવના અડધા અંગમાં નિવાસ કરે છે. શક્તિ બીજા નામની જે પાંચમી પ્રકૃતિ છે તે અતિ ઉગ્ર અને સંપૂર્ણ વિશ્વને મોહિત કરનારી છે. સમસ્ત લોકોમાં તે જ જગતનું પાલન અને સંહાર કરે છે. તપસ્વીની તપસ્યાની અધિષ્ઠાત્રી દેવી છે. સાતમી પ્રકૃતિ ધર્મદ્રવા છે, જે બધા ધર્મમાં પ્રતિષ્ઠિત છે તેને સર્વથી શ્રેષ્ઠ જોઈને મેં મારા કમંડળમાં ધારણ કરી લીધી. પછી પરમ પ્રભાવશાળી ભગવાન શ્રી વિષ્ણુએ બલિના યજ્ઞ સમયે એને પ્રગટ કરી તેમના બે ચરણોથી સંપૂર્ણ લોક વ્યાપ્ત થઈ ગયા હતા. તેમાંનો એક ચરણ આકાશ અને બ્રહ્માંડને ભેદીને મારી સામે સ્થિત થયો. તે સમયે મેં કમંડળના જળથી તે ચરણની પૂજા કરી. તે ચરણને ધોઈને જ્યારે હું પૂજન કરી રહી ચૂક્યો ત્યારે તે ચરણ ધોયાનું જળ હેમકૂટ પર્વત પર પડ્યું. ત્યાંથી ભગવાન શંકરની પાસે પહોંચીને તે જળ ગંગા રૂપે તેમની જટામાં સ્થિત થયું. ગંગા ઘણા સમય સુધી તેમની જટામાં જ ઘૂમતી રહી. ત્યાર પછી મહારાજ ભગીરથે ભગવાન શ્રી શંકરની આરાધના કરીને ગંગાને પૃથ્વી પર ઉતાર્યા. તેઓ ત્રણ ધારાઓમાં પ્રગટ થઈને ત્રણેય લોકમાં ગયા. તેથી સંસારમાં ત્રિસ્તોત્રના નામે વિખ્યાત થયા, ત્રિસ્ત્રોતાના નામે વિખ્યાત થયા. શિવ બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય દેવતાઓના સંયોગથી પવિત્ર થઈને તેઓ ત્રિભુવનને પાવન કરે છે. ભગવતી ભાગીરથીનો આશ્રય લઈને મનુષ્ય સંપૂર્ણ ધર્મનું ફળ પ્રાપ્ત કરે છે. પાઠ, યજ્ઞ, મંત્ર, હોમ અને દેવાર્ચન વગેરે સમસ્ત શુભ કર્મોથી પણ જીવને તેવી ગતિ મળતી નથી જે ગંગાજીના સેવનથી મળે છે. પાઠ્ય યજ્ઞ પરે હિ સર્વ મંત્રે હોમ સુરાર્ચના હિ સા ગતિર્ન ભવે જન ભવે જંતો ગંગા સંસેવ્યા ચયા. સોળમો શ્લોક. ગંગાજીના સેવનથી વધીને ધર્મ સાધનનો બીજો કોઈ ઉપાય નથી. તેથી હે નારદ, તમે પણ ગંગાજીનો આશ્રય લો. હાડકામાં ગંગાજીના જળનો સ્પર્શ થવાથી રાજા સગરના પુત્રો પોતાના પિતૃ અને વંશજોની સાથે સ્વર્ગલોકમાં પહોંચી ગયા. વ્યાસજી કહે છે, મુનિ શ્રેષ્ઠ નારદજી બ્રહ્માજીના મુખે આ વાત સાંભળીને ગંગાદ્વાર હરિદ્વારમાં ગયા અને ત્યાં તપસ્યા કરીને બ્રહ્માજી સમાન થઈ ગયા. ગંગાજી સર્વત્ર સુલભ હોવા છતાં પણ ગંગાદ્વાર, પ્રયાગ અને ગંગા સાગર સંગમ આ ત્રણ સ્થાનોમાં તેમનું મહત્વ અતિ વિશેષ છે. ત્યાં ત્રણ રાત અથવા એક રાત નિવાસ કરવાથી પણ મનુષ્ય પરગતિને પ્રાપ્ત થાય છે. તેથી હે ધર્મજ્ઞ બ્રાહ્મણો, સર્વ પ્રકારના યત્ન પૂર્વક તમે લોકો પરમ કલ્યાણકારી ભગવતી ભાગીરથીના તીરે જાઓ. ખાસ કરીને આ કલિકાળમાં સત્વગુણથી રહિત મનુષ્યને કષ્ટથી છોડાવીને મોક્ષ પ્રદાન કરનારી ગંગાજી જ છે. ગંગાજીના સેવનથી અનંત પુણ્યનો ઉદય થાય છે. વિશેષાત કલિકાલે ચ ગંગા મોક્ષ પ્રદાન રામ કુચ્છા ચ શિન સત્વા નામ અનંત પુણ્ય સંભવ. 60મા અધ્યાયનો 123મો શ્લોક. પુલત્સ્યજી કહે છે, હે ભીષ્મ, ત્યાર પછી તે બ્રાહ્મણો વ્યાસજીની કલ્યાણમય વાણી સાંભળીને બહુ પ્રસન્ન થયા અને ગંગાજીના તટ પર તપસ્યા કરીને મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. જે મનુષ્ય ઉત્તમ પરમ પવિત્ર ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તેના બધા દુઃખો નિવૃત્ત થઈ જાય છે તથા તેને ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. એક વાર પણ આ પ્રસંગનો પાઠ કરવાથી સંપૂર્ણ યજ્ઞોનું ફળ મળી જાય છે. જે ગંગાજીના તટ પર જ દાન, જપ, ધ્યાન, સ્તોત્ર, મંત્ર અને દેવાર્ચન વગેરે કર્મ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. અધ્યાય 45મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.